શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ, સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન પંચમ પ્રકરણ અધ્યાય 45મો. ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે, હે બ્રહ્મન, એક માસ પર્યંત ચાંદ્રાયણ વ્રત અથવા બેપળી દૂધ પીવાથી ઉપપાતકની શુદ્ધિ થાય છે. આ પ્રમાણે સર્વે બાબતમાં એક સરખો નિર્ણય જાણવો. હવે ઉપપાતકના ભેદ કહી તેનો વિશેષ પ્રાયશ્ચિત્ત વિધિ પણ કહીએ છીએ. ગૌહત્યા, વ્રાત્યતા અર્થાત અસંસ્કારીપણું, ચોરી, નહીં વેચવા યોગ્ય ફળ પુષ્પાદિકનો વિક્રય, પારિવિત્ય અને પરિવેદન અર્થાત મોટો ભાઈ કુંવારો હોય ને નાનો ભાઈ તેમની મરજી વિના પરણે તો મોટા ભાઈને પરિવિત્ય દોષ લાગે અને નાના ભાઈને પરિવેદન નામનો દોષ લાગે છે. પગાર આપીને ભણાવવાપણું અને પગાર લઈને ભણાવવાપણું, પરસ્ત્રીનો સંગ, સ્ત્રી આદિકનો વધ, નાસ્તિકપણું, બ્રહ્મચર્ય વ્રતનો ભંગ થવાથી થતો અવકિરણી નામનો દોષ, તળાવ આદિનો વિક્રય કરવો, હીન યોનિમાં પ્રવેશ કરવા પ્રવૃત્ત થવું, ઋણ ચૂકતે ન કરવો, એ આદિ સર્વે ઉપપાપો કહેલા છે. તેમનું અનુક્રમે પ્રાયશ્ચિત્ત કહીએ છીએ. જો બ્રાહ્મણ અજ્ઞાનથી લાકડી કે પથ્થરથી દુર્બળ અને વૃદ્ધ ગાયને મારે ને જો તે મરી જાય તો તે બ્રાહ્મણે નિરાહારી રહી પંચગવ્યનું માત્ર પાન કરતા અહિંસા, સત્ય આદિક યમોનું અને અષ્ટ પ્રકારના બ્રહ્મચર્યનું પાલન કરી એક મહિના સુધી ગાયની સેવામાં સદાય તત્પર રહેવું, ધીરજ યુક્ત થઈ બ્રાહ્મણે ત્રિકાળ સ્નાન કરવું, તૃણ ચરવા માટે વનમાં જતી ગાયની પાછળ પાછળ જવું, તે ગાય જ્યાં જાય ત્યાં કાંટા કાકરાવાળા પ્રદેશમાં જવું પણ ગાયને રોકવી નહીં ને ઉઘાડે પગે તેમની પાછળ ચાલવું. પ્રાયશ્ચિત્ત કરતા બ્રાહ્મણે ગાય ઊભી રહે તો ઊભા રહેવું, ગાય બેસે તો બેસવું અને ગાય ચાલે તો ચાલવું, ગરમી, ઠંડી અને તીવ્ર પવન આદિકનું સહન કરવું, ઇન્દ્રિયોને નિયમમાં રાખી પ્રાયશ્ચિત્ત કરનારા બ્રાહ્મણે સાયંકાળે ગૌશાળામાં પધારેલી ગાયની સમીપે જ કંઈ પણ બીછાનો પાથર્યા વિના પૃથ્વી પર શયન કરવો, આવી રીતે એક માસ સુધી પ્રતિદિન વ્રત કરવું, ચોર અને વાઘ આદિકથી ભયભીત થયેલી, રોગથી પીડાતી, માર્ગમાં પડેલી, કાદવમાં ખૂંપી ગયેલી ગાયને પોતાના પ્રાણ પણ સંકટમાં મૂકીને બચાવવી, જો પોતાના કે પારકા ઘર કે ખેતરમાં અથવા ખળામાં ગાય ચરતી હોય તો તે વિશે કોઈને સૂચવવું નહીં, તેમજ જે ગાયને વાછરડું ધાવતું હોય તે વિશે પણ સૂચવવું નહીં. આમ કરતા એક મહિનો પૂર્ણ થાય ત્યારે વિધિપૂર્વક સુપાત્ર બ્રાહ્મણને ગાયનું દાન કરવું, તે ગાયને સુવર્ણના શિંગડા, રૂપાની ખરી, વત્સ સહિત, કાંસાના દોહનપાત્ર સહિત, પીઠ ઉપર તાંબાથી મઢેલી, સારા લક્ષણવાળી, વસ્ત્રથી અલંકૃત કરેલી, નેત્રોના પ્રાંત ભાગમાં રત્નોથી જડેલી, એક વખત પ્રસૂતા થયેલી, સુંદર રૂપવાળી, બહુ દુધાળી એવી ગાયને મૂલ્ય આપીને ખરીદી લેવી ને તેનું દાન કરવું. પછી ધનનો લોભ કર્યા વિના બ્રાહ્મણોને વ્રત કરનાર બ્રાહ્મણે દક્ષિણા આપવી અને સારા ભોજનથી તૃપ્ત કરવા, પછી તેના આદેશથી વ્રત કરનારો શુદ્ધ થાય છે. જો વેદ ભણેલા શ્રોત્રિય બ્રાહ્મણની સારા લક્ષણોવાળી ગાયની શસ્ત્રથી હત્યા થઈ હોય તો તે ભિક્ષાન્નથી જીવન વ્યતીત કરતા પૂર્વોક્ત વ્રત 3 વર્ષ સુધી કરવું, તેમાં પણ તે મારી નાખવામાં આવેલી ગાયનું ભીનું ચર્મ ઓઢીને પોતાથી થયેલા ગૌહત્યાના કર્મને સર્વની આગળ કહીને જાહેર કરી દેવું. એમ કરતા કાળ પૂર્ણ થાય ત્યારે તે ગોવધ થકી શુદ્ધ થાય છે. જો ગાયનો પોતા થકી અસ્થિભંગ થાય અથવા પૂંછનું છેદન થાય તથા શિંગડાનો ભંગ થાય તો ઉપરોક્ત વ્રત 15 દિવસ કરવું. અચાનક ગાય ઉપર વીજળીનો પાત થાય, કોઈ અગ્નિ લાગેને બળી જાય કે દિવાલ આદિકના પડવાથી મૃત્યુ થાય તો મનુષ્યને કોઈ દોષ લાગતો નથી. આ કહેલું પ્રાયશ્ચિત્ત બ્રાહ્મણને સંપૂર્ણ કરવું, ક્ષત્રિયને પોણું, વૈશ્યને અર્ધું અને શુદ્રને પાભાગનું પ્રાયશ્ચિત્ત કરવું. હવે વ્રાત્ય નામનો ઉપપાપ અને તેનું પ્રાયશ્ચિત્ત કહીએ છીએ. મુખ્ય કે ગૌણ કાળથી જેમનો ઉપનયન સંસ્કાર જ ન થયો હોય તેવા વિપ્રને વ્રાત્ય કહેલો છે. જો તે નવ વર્ષથી આરંભીને 16 વર્ષના અંત સુધીમાં ઉપનયન સંસ્કાર ન કરે તો પોતાની શુદ્ધિને માટે 2 માસ સુધી યવનો સાથવો જમે, 1 માસ દૂધપાન કરે, 1 પખવાડિયા સુધી ઠંડા કે ગરમ દૂધમાં દહીં ભેળવીને જમે, 8 દિવસ ઘીનું પાન કરે, 6 દિવસ માગ્યા વિના જે મળે તે જમે, 3 દિવસ જળપાન કરે અને છેલ્લે દિવસે ઉપવાસ કરે, પછી ઉપનયન સંસ્કાર કરવાથી શુદ્ધ થાય છે. આ વસિષ્ઠ મુનિએ કહેલું ઉદ્દાલક વ્રત જાણવું. હવે ચોરી નામે ઉપપાપ અને તેનું પ્રાયશ્ચિત્ત કહીએ છીએ. જો કોઈ બ્રાહ્મણ બ્રાહ્મણના ઘેરથી ધાન્ય અથવા સોના સિવાય અન્ય ધનની ચોરી કરે તો પવિત્ર થઈ નિયમપૂર્વક બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરતા 1 વર્ષ કૃચ્છ્ર વ્રતો કરે પછી શુદ્ધ થાય. અહીં કૃચ્છ્ર વ્રતો બહુવચનમાં હોવાથી ચાંદ્રાયણ, પારાક કૃચ્છ્ર આદિ વ્રત કરવાનું જાણવું. જો બ્રાહ્મણ ક્ષત્રિયના ઘેરથી ધાન્યાદિકની ચોરી કરે તો 6 માસ, વૈશ્યના ઘરથી ચોરી કરે તો 3 માસ અને શુદ્રના ઘરથી ચોરી કરે તો 1.5 માસ કૃચ્છ્ર વ્રત કરવાથી શુદ્ધ થાય છે. રત્ન, ધાતુ, રૂપિયા, ધાન્ય, તૃણ, કાષ્ટ, ફળ, મૂળ વગેરેની ચોરી કરે તો તેના મૂલ્ય પ્રમાણે પ્રાયશ્ચિત્ત કરવું. 1 વખતનું ભોજન થઈ રહે તેટલા અન્નની ચોરી કરે કે તેના સમાન દ્રવ્યની ચોરી કરે તો 5 ગવ્યનું પાન કરી 1 ઉપવાસ કરે ત્યારે શુદ્ધ થાય છે. અને તેનાથી બમણા ધાન્યની ચોરી કરે તો 5 ગવ્યનું પાન અને 2 રાત્રિ ઉપવાસ કરવાથી શુદ્ધ થાય છે. આ પ્રમાણે જેટલી ચોરી તેટલા વ્રતનું અનુષ્ઠાન કરવું. પ્રથમ ચોરેલું ધાન્ય કે દ્રવ્ય તેના માલિકને પરત આપીને પછીથી વ્રત કરવું. જેટલા પ્રાયશ્ચિત્તના દિવસોની અવધિ હોય તેટલા દિવસ સુધી નિરંતર શક્તિ પ્રમાણે વારંવાર કૃચ્છ્ર વ્રતો કરવા. ભૂમિ, સુવર્ણ, ગાય, ઘોડો આદિક જેની વસ્તુ ચોરી હોય તેના માલિકને પ્રયત્નપૂર્વક પ્રસન્ન કરવો. પછી તે કહે કે આજથી હવે તો શુદ્ધ છે ત્યારથી શુદ્ધ જાણવો, બીજા કોઈ પ્રાયશ્ચિત્ત નથી. અથવા પોતે કરેલી ચોરી રાજાને જણાવી પછી તે જે દંડ આપે તે કરવાથી શુદ્ધ થાય છે. અથવા રાજા કોઈ દંડ કર્યા વિના દયાથી છોડી મૂકે તો પણ શુદ્ધ થાય છે અને તપશ્ચર્યા કરવાથી પણ શુદ્ધ થાય છે. હવે નહીં વેચવા યોગ્ય વસ્તુના વેચવાથી થતા ઉપપાપો અને તેનું પ્રાયશ્ચિત્ત કહીએ છીએ. રાંધેલું અન્ન, ગોળ, તેલ, પુષ્પ અને ફળને વેચે તો સૌમ્યકૃચ્છ્ર વ્રત કરે. અને જો લાખ, મીઠું, તેલ, દૂધ, દહીં, ઘી, ચર્મ, વસ્ત્ર, મધ અને છાશ આદિની વિક્રી કરે તો ચાંદ્રાયણ વ્રત કરવું. અને જો ખનિજ પદાર્થ, છીપ, ગુગળ, અંજન, ગોરુ, હિંગ, કામળી, ધેનુ, શિંગડા, પાષાણ, શસ્ત્રો, હાથીદાંત, નક, ઘર, મણી, મુક્તા ફળ, પ્રવાલ, વેણુના પાત્રો, ઘંટ, શશવ આદિક માટીના પાત્રો અને ભૂમિ આટલી વસ્તુને વેચે તો તપ્તકૃચ્છ્ર વ્રત કરે. હવે પરિવેદન અને પારિવ્રત્ય નામના ઉપપાપનું પ્રાયશ્ચિત્ત કહીએ છીએ. મોટો ભાઈ પરણ્યો ન હોય ને નાનો ભાઈ પરણે તો પરિવેદન નામનો દોષ થયો કહેવાય. તે સમયે પરણનારો નાનો ભાઈ પરિવેદતા કહેવાય અને મોટો ભાઈ પછી પરણે અને અગ્નિનો સ્વીકાર કરે ત્યારે તેને પરિવિત્તિ કહેવાય. આ ઉપપાપના ભાગી બંને ભાઈએ 1 વર્ષ સુધી બ્રાહ્મણના ઘરથી ભિક્ષા માગીને જીવન જીવતા પ્રાજાપત્ય નામના બ્રહ્મચર્ય વ્રતે સહિત કૃચ્છ્ર વ્રત કરવું તેથી બંને શુદ્ધ થાય છે. હવે પૈસા આપીને વિદ્યા લેનાર અને પૈસા લઈ વિદ્યા આપનાર ગુરુ શિષ્ય બંને દોઢ માસ બ્રાહ્મી સુવર્ચલાનું પાન કરવાથી શુદ્ધ થાય છે. પરદારાના સંગરૂપ ઉપપાપનું પ્રાયશ્ચિત્ત એ છે, જો બ્રાહ્મણ કોઈ બ્રાહ્મણી સાથે વિહાર કરે તો તેમને ગુરુસ્ત્રી ગમન સમાન પાપ લાગે છે. તેથી ગુરુસ્ત્રી ગમનનું જે પ્રાયશ્ચિત્ત કહ્યું તે અહીં પણ જાણવું. જો અલ્પસરખી પણ વ્યભિચારીણી બ્રાહ્મણીનો બુદ્ધિપૂર્વક સંગ કરે તો બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરતા 3 વર્ષનું વ્રત કરે. તે વ્રતમાં ભિક્ષાટન, ત્રિકાળ સ્નાન અને મંત્રજાપને કરવાનું જાણવું. અને બ્રાહ્મણ ક્ષત્રાણી સાથે ગમન કરે તો 2 વર્ષનું વ્રત કરે. હે ઉત્તમ વિપ્ર, સર્વ પ્રકારના વ્રતમાં તપશ્ચર્યા મુખ્યપણે કરવાની જાણવી, કારણ કે તપની સાથે કરેલું પ્રાયશ્ચિત્ત પૂર્ણ મનાયેલું છે. જો એકવાર સ્ત્રીગમન કરે ને ગર્ભ રહે તો સર્વ જાતિના પુરુષોએ સર્વ જાતિની સ્ત્રીગમનરૂપ પાપને શાંત કરવા બમણું વ્રત કરવું. બ્રાહ્મણ જો વૈશ્યની સ્ત્રી સાથે ગમન કરે તો 1 વર્ષનું વ્રત કરવું. અને સર્વે વર્ણના પુરુષોએ જો પોતાના ગોત્રની સ્ત્રીનો સંગ થાય તો તે પાપ પણ ગુરુપત્નીના ગમન સરખું પાપ હોવાથી પ્રાયશ્ચિત્ત પણ તેને અનુરૂપ કરવું. બ્રાહ્મણ જો એકવાર શુદ્રની સ્ત્રી સાથે ગમન કરે તો 6 મહિનાનું વ્રત કરવું, પણ જો ગર્ભ રહે તો 3 વર્ષનું વ્રત કરવું. જો ક્ષત્રિય પુરુષ ક્ષત્રાણી સાથે ગમન કરે તો 2 વર્ષ અને વૈશ્યની સાથે ગમન કરે તો 1 વર્ષનું વ્રત કરે. અને શુદ્ર સ્ત્રી સાથે ગમન કરે તો 6 માસનું વ્રત કરવું. તેમજ વૈશ્ય પુરુષ જો વૈશ્યની પરસ્ત્રી સાથે ગમન કરે તો 1 વર્ષનું વ્રત કરવું. અને શુદ્ર સ્ત્રી સાથે ગમન કરે તો 6 માસનું વ્રત કરે. તેમજ શુદ્ર પુરુષ જો શુદ્ર સ્ત્રી સાથે ગમન કરે તો 6 માસનું વ્રત કરે. પરંતુ પ્રતિલોમ ગમનમાં મોટું પ્રાયશ્ચિત્ત કહેલું છે. જેમ કે શુદ્ર પુરુષ વૈશ્યની સ્ત્રી સાથે અને વૈશ્ય પુરુષ ક્ષત્રાણી સાથે ગમન કરે તો જીવન પર્યંત તપશ્ચર્યા પરાયણ રહેવું. અને જો શુદ્ર, વૈશ્ય કે ક્ષત્રિય પુરુષો બ્રાહ્મણી સાથે ગમન કરે તો તેના પ્રાયશ્ચિત્તમાં અગ્નિ પ્રવેશ કરવાથી શુદ્ધ થાય છે. અહીં અગ્નિ પ્રવેશ મિતાક્ષરા ટીકા થકી જાણવો. જો બ્રાહ્મણ મોહને કારણે વ્યભિચારીણી અંત્યજની સ્ત્રી સાથે 1 જ વાર ગમન કરે તો તે બ્રાહ્મણે 2 ચાંદ્રાયણ વ્રત કરવા. તેવી જ રીતે જો ક્ષત્રિય, વૈશ્ય અને ક્ષતશુદ્રાદિકને જો વ્યભિચારીણી અંત્યજની સ્ત્રી સાથે મોહથી 1 વાર જો ગમન થાય તો બ્રાહ્મણ કરતા 1-1 પાદ ઓછા ઓછા ચાંદ્રાયણ વ્રત કરવા. પૂર્વોક્ત પુરુષોને સવર્ણ કે અસવર્ણ સ્ત્રીઓ સાથેના ગમનમાં જે 3 વર્ષ આદિકના પ્રાયશ્ચિત્ત કરવાના કહ્યા તે સર્વે સ્ત્રીઓ સાથે પર પુરુષના સંગમાં કરવાના જાણવા. અશક્ત નારીઓને માટે યથાશક્તિ ચાંદ્રાયણ કે કૃચ્છ્રાદિકના વ્રતથી પાપની શુદ્ધિ થાય છે. તેમજ અશક્ત પુરુષોને પણ પરદારા ગમનના દોષથી ચાંદ્રાયણ વ્રત યથાશક્તિ કરવાથી વિશુદ્ધિ થાય છે. આ પ્રમાણે પરાશર ઋષિએ કહેલું છે. વળી જે સ્ત્રી એકવાર ચંડાળ, યવન અને મ્લેચ્છ પુરુષો દ્વારા ભોગવાઈ હોય અથવા તેનું એકવાર અન્ન જમી હોય તો તે નારી પ્રદીપ્ત અગ્નિમાં પ્રવેશ કરવાથી શુદ્ધ થાય છે. હવે સ્ત્રીવધના ઉપપાપનું પ્રાયશ્ચિત્ત કહીએ છીએ. જો બ્રાહ્મણ અલ્પસરખી વ્યભિચારિણી બ્રાહ્મણીનો અજાણતા વધ કરે તો મનથી સાવધાન થઈ 1 વર્ષ કૃચ્છ્ર વ્રત કરે અને વ્યભિચારિણી ક્ષત્રિય સ્ત્રીનો વધ કરે તો 6 મહિના, વૈશ્ય સ્ત્રીનો વધ કરે તો 3 મહિના અને શુદ્ર સ્ત્રીનો વધ કરે તો 1.5 મહિનો કૃચ્છ્ર વ્રત કરે. જો બ્રાહ્મણથી હત્યા કરાયેલી સ્ત્રીઓ પતિવ્રતાદિ ગુણોથી યુક્ત હોય ને અજાણતા મરાઈ જાય તો ક્રમ પ્રમાણે બ્રાહ્મણી સ્ત્રીના વધમાં 12 વર્ષ, નક્ષત્રાણીની હત્યામાં 6 વર્ષ, વૈશ્યની સ્ત્રી હત્યામાં 3 વર્ષ અને શુદ્રની સ્ત્રીના વધમાં 1.5 વર્ષ પર્યંત વ્રત કરવું. જો બ્રાહ્મણ ગુણહીન ક્ષત્રિય વૈશ્ય અને શુદ્રનો અજાણતા વધ કરે તો ક્રમાનુસાર 3 વર્ષ, 1 વર્ષ અને 6 મહિનાનું વ્રત કરે. પરંતુ હે વિપ્ર, જો ગુણવાન એવા ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર પુરુષનો અજાણતા વધ થઈ જાય તો ક્રમથી 8, 6 અને 3 વર્ષ પર્યંત બ્રહ્મ હત્યાનું વ્રત કરવું, પછી શુદ્ધ થાય છે. અને આ નિયમ ક્ષત્રિયાદિ પુરુષથી હત્યા થઈ હોય તો 1-1 પાદ ઓછું વ્રત કરવાનું જાણવું. જો હાથીની હત્યા થઈ જાય તો નીલવર્ણવાળા 5 બળદોનું દાન કરવું. પોપટની હત્યામાં 2 વર્ષના વાછરડાનું દાન કરવું. ગધેડા, બકરી કે ઘેંટાના વધ થાય તો પ્રત્યેકમાં 1-1 બળદનું દાન કરવું. ક્રૌંચ પક્ષીની હત્યા થાય તો 3 વર્ષના વાછરડાનું દાન કરવું. હંસ, બાજ, વાનર, વાઘ, શિયાળ આદિક માંસભક્ષીઓ તથા જળ કે સ્થળમાં રહેલા બતક કે બગલા આદિક પક્ષીઓ, મોર કે અન્ય કોઈ ભાસ નામના પક્ષીની હત્યા થાય તો પ્રત્યેકના પ્રાયશ્ચિત્તમાં 1-1 ગાયનું દાન કરવું. અને શાકાહારી પક્ષી કે મૃગલા આદિક પ્રાણીની હત્યા થાય તો વાછરડીનું દાન કરવું. સર્પની હત્યા થાય તો બ્રાહ્મણને લોખંડના દંડનું દાન કરવું. નપુંસક એવા મૃગલા કે પક્ષી આદિકની હત્યા થાય તો 1 માપ જેટલા કલય કે સીસાનું દાન કરવું. ભૂંડની હત્યામાં ઘીના ઘડાનું દાન કરવું. ઊંટની હત્યામાં 1/4 જેટલા સોનાનું દાન કરવું. ઘોડાની હત્યામાં વસ્ત્રનું, તેતરની હત્યા થાય તો 1/3 જેટલા તલનું દાન કરવું. ઉપરોક્ત હાથી આદિકના વધમાં કહેલું દાન આપવામાં અસમર્થ હોય તેણે 1 કૃચ્છ્ર વ્રત કરવું. તેના પ્રારંભના પ્રથમ દિવસે માત્ર 5 ગવ્યનું પાન કરવું ને બીજે દિવસે ઉપવાસ કરવો. બિલાડી, ઘો, નોળિયો, ડેડકો, બપૈયો, ઘોવડ આદિકનો વધ થાય તો 3 દિવસ માત્ર દૂધ પીને રહેવું અથવા 1 પાદ કૃચ્છ્ર વ્રત કરવું. ફળો, પુષ્પો, અન્ન અને શેરડી આદિક રસમાં ઉત્પન્ન થયેલા અસ્થિ વિનાના જંતુઓનું હનન થાય તો પ્રાણાયામ કરવો ને ઘીનું પાન કરી પ્રાયશ્ચિત્ત કરવું, અર્થાત 1 વખતના ભોજનને બદલે 1 પળી ઘી પીવું. તેમજ ફળ આપનારા આંબા તથા પુષ્પો આપનારા ચંપા આદિકના વૃક્ષોના છેદનમાં 100 ગાયત્રી મંત્રના જાપ કરવા. યજ્ઞસ્થાન, સ્મશાન, સીમા, પુણ્યસ્થાન અને દેવમંદિરમાં ઉગેલા વૃક્ષોને તથા પીપળા આદિકના વૃક્ષોના છેદનમાં બમણું તપ કરવું. હાથે વીર્યપાત કરે, ખોટું બોલે, હાથ, વાણી અને પગની ચંચળતા કરે તો ગાયત્રી મંત્રના 1000 જપ કરે. આ પ્રાયશ્ચિત્ત ગૃહસ્થ માટે કહેલું છે. પરલોક જેવો કાંઈ છે નહીં એમ બોલી એકવાર જો વેદની નાસ્તિક ભાવે નિંદા કરે, તેમજ શાસ્ત્રો, પુરાણો આદિકની નિંદા કે ઘૃણા કરે તો પોતાની શુદ્ધિને માટે પ્રાજાપત્ય વ્રત કરવું. બ્રહ્મચારી જો એકવાર સ્ત્રીનું ગમન કરે તો તેમને અવકિરણી નામનું પાપ લાગે છે. તેથી તેને રાત્રિના સમયે જંગલમાં જ્યાં 4 રસ્તા ભેળા થતા હોય ત્યાં ચૂલા આદિકના લૌકિક અગ્નિમાં 1 આંખવાળા કાણા ગધેડાથી નિવૃત્તિ નામના રાક્ષસનું યજન કરવું. પછી બ્રહ્મચારીએ ઊંચા વાળવાળા પોતે હણેલા ગધેડાના ચામડાને અંગ ઉપર ધારણ કરી વનમાં જ નિવાસ કરવો. અહિંસા, બ્રહ્મચર્યાદિક યમોનું પાલન કરતા તે અવકીર્ણ બ્રહ્મચારીએ હાથમાં રક્તપાત્ર લઈ ગામમાં 7 ઘેર ભિક્ષા માગવી. તેમાં મળેલું અન્ન 1 વાર જમવું અને 3 વખત સ્નાન કરવું. જે સ્ત્રી સાથે પોતે અવકીર્ણી થયો હોય તે સ્ત્રી જો બ્રાહ્મણી હોય તો આ કહેલું વ્રત 3 વર્ષ કરવું. ક્ષત્રાણી હોય તો 2 વર્ષ, વૈશ્ય હોય તો 1 વર્ષ અને શુદ્ર સ્ત્રી સાથે ગમન કર્યું હોય તો અગ્નિમાં પ્રવેશ કરવાથી શુદ્ધ થાય છે અને સ્વયં કર મૈથુન કરી વીર્યશ્રાવ કર્યો હોય તો નૈઋત દેવતાનો યાગ માત્ર કરવો, પરંતુ વ્રત ન કરવું. અહીં ગર્ધવ યજ્ઞ કરવાનું કહ્યું તે કળિયુગમાં નિષેધ હોવાથી નૈઋત દેવને ચરુ અર્પણ કરી યાગ પૂર્ણ કરવો. જો સ્વપ્નમાં વીર્યશ્રાવ થાય તો સ્નાન કરી સૂર્યની પૂજા કરી 108 ગાયત્રી મંત્રનો જપ અને એક ઉપવાસ કરવો ત્યારે શુદ્ધ થાય છે. તેમજ ગૃહસ્થ પુરુષોએ પણ ચાંદ્રાયણાદિ વ્રતમાં બ્રહ્મચર્ય પાલન કરવાનું હોય છે. તેમાં જો પોતાની પત્નીનો સંગ કરે તો તે પાપની શુદ્ધિ માટે આ અવકીર્ણ વ્રત કરવું અને વાનપ્રસ્થી કે સંન્યાસીના બ્રહ્મચર્ય વ્રતનો ભંગ થાય તો તેમણે પણ આ અવકીર્ણ વ્રતનું અનુષ્ઠાન 3 પારાક વ્રત સહિત કરવું. તેમ કરવા અસમર્થ હોય તો બ્રહ્મચારી આદિક સર્વેને હૃદયમાં શ્રીહરિનું સ્મરણ કરતા કરતા જીવન પર્યંત તપ કરવું. તળાવ, વાવ, કૂવા, બગીચા, પોતે કરેલું પુણ્ય, પુત્ર, પત્ની અને પોતાનો દેહ જો વેચે તો તે પાપથી છૂટવા ભિક્ષાન્ન જમી તીર્થાટન પરાયણ જીવન જીવવારૂપ 1 વર્ષ પર્યંત આ વ્રત કરવો. તેમાં એક એકના વિક્રયમાં અલગ અલગ વ્રત કરવો. ગર્ભાધિક પશુ અને વેશ્યાની સાથે મૈથુન કરે તો પ્રાજાપત્ય કૃચ્છ્ર વ્રત કરવું. આમ કરવાથી પાપથી મુક્ત થાય છે. જેણે વ્યાજે પૈસા લઈ લૌકિક ઋણનું કે દેવતા કે પિતૃ સંબંધી વૈદિક ઋણનું શક્તિ પ્રમાણે ચૂકવણું ન કર્યું હોય, તેમજ આપતકાળ પડ્યા વિના પ્રમાદથી અગ્નિનો ત્યાગ કર્યો હોય, નિષેધ કરેલા વ્યાજવટાથી જીવન જીવતો હોય, મીઠાનું ઉત્પાદન કરતો હોય, શાસ્ત્રમાં નિષેધ કરેલી આજીવિકાથી જીવન જીવતો હોય, અધિકાર વિનાના હીન જાતિના પુરુષો પાસે યજ્ઞાદિક કર્મ કરાવતો હોય, માતા પિતા અને પુત્રનો ત્યાગ કર્યો હોય, આંગળી આદિકથી કન્યાની યોનિને નુકસાન પહોંચાડ્યું હોય તથા લૌકિક નવલકથા જેવા શાસ્ત્રોના અધ્યયનમાં પ્રીતિ કરવાથી પોતાના વેદાધ્યયન આદિકને છોડી દીધું હોય, કુટિલ આચરણ, લીધેલા વ્રતનો લોપ, શિષ્ટ પુરુષોએ નિષેધ કરેલા નિયમ વ્રતનો ભંગ, પોતા માટે રસોઈ પકાવવી, મદ્યનું પાન કરી સ્ત્રીસંગ કરતો હોય, પત્ની પાસે વૈશ્યાવૃત્તિ કરાવી જીવતો હોય, વશીકરણાદિ ઔષધિનો વિક્રય, હિંસાથી ધન મેળવવું, હિંસા થાય તેવા યંત્રોનું નિર્માણ તથા વેચવું, મૃગિયા આદિક 18 પ્રકારના વ્યસનો, વેતન લઈ શુદ્રની સેવા કરવી, હીન જાતિના પુરુષો સાથે મિત્રતા, અસતશાસ્ત્રોનો અભ્યાસ, સુવર્ણાદિકની ખાણોમાં રાજાની આજ્ઞાથી અધિકારીપણું કરવું, સ્નાન સંધ્યાદિ નિત્યકર્મોને છોડી દઈને વર્તવું, 4 પ્રકારના આશ્રમથી બહાર રહેવું, પુરુષોની સાથે મૈથુનાચરણ, સુરા અને મદ્યપાન કરનારા દુષ્ટ પુરુષોની પાસેથી દાન લેવું, આ સર્વે પ્રકારના ઉપપાપો કરનારા દ્વિજાતિ પુરુષે પ્રત્યેક પાપની શાંતિ માટે યમ અને નિયમોથી યુક્ત થઈ 3 માસનું વ્રત કરવું. હવે યમો અને નિયમો શું છે તે કહીએ છીએ. બ્રહ્મચર્ય, દયા, શાંતિ, દાન, સત્ય, અકુટિલતા, અહિંસા, અસ્તેય, મધુર ભાષણ અને ઇન્દ્રિયોનું દમન, આ સર્વે યમ કહેલા છે. તેમજ સ્નાન, મૌન, ઉપવાસ, ભગવત પૂજા, સ્વાધ્યાય, શિષ્ણેન્દ્રિયનો નિગ્રહ, ગુરુની સેવા, બહાર અંદર પવિત્રતા, ક્રોધ અને પ્રમાદનો ત્યાગ, આ સર્વે નિયમો કહેલા છે. હવે 3 માસવાળું વ્રત કહીએ છીએ. વ્રત કરનારા પુરુષે જીતેન્દ્રિય થઈ 1 મહિનો 1 વાર મિતાહાર કરવો, યવનો સાથવો જમવો, 2 શાક જમવા, આટલું કરવા અશક્ત હોય તેમણે હવિષ્યાન્ન જમવું, તેમાં પણ અશક્ત હોય તેમણે ભિક્ષાન્નનો 1 વાર મિતાહાર કરવો. આ પ્રમાણે 3 મહિના કરવા અશક્ત હોય તેમણે શ્રીકૃષ્ણ ભગવાનના મંત્ર જાપ સાથે સર્વે પાપને નાશ કરનારું 1 માસનું ચાંદ્રાયણ વ્રત કરવું. હે વિપ્રવરીય, મનુષ્યોના પાપનો નાશ પ્રાયશ્ચિત્તરૂપ તપ કર્યા વિના થતો જ નથી. જે મનુષ્ય આ લોકમાં થઈ ગયેલા પાપનો પ્રાયશ્ચિત્ત કરતો નથી તે પુરુષ તે પાપને અનુરૂપ ફળને પરલોકમાં જઈને નિશ્ચય ભોગવે છે. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં ધર્મનો ઉપદેશ કરતા ભગવાન શ્રીહરિએ ઉપપાતક નામના સર્વે પાપોના પ્રાયશ્ચિત્તનું નિરૂપણ કર્યું. એ નામે 45મો અધ્યાય પૂર્ણ થયો.